वाल्मीकि रामायण किष्किंधा कांड पहलो सर्ग। पंपा सरोवरना दर्शनथी श्रीरामे व्याकुळ थवू। श्रीरामे लक्ष्मणने पंपाने शोभानो तथा त्यानी उत्तेजना प्रेरक सामग्रीनु वर्णन करू। लक्ष्मणे श्रीरामने समझावा तथा बन्ने भाईओने ऋष्यमुख तरफ आवता जोईने सुग्रीव तथा बीजा वानरे भयभीत थवू। कमळलाल उत्पल श्वेत तथा माछलीओथी भरेला पंपा सरोवर पासे पहोंचीने सीतानुं स्मरण थई आवता श्रीरामनी मन सहितनी समस्त इंद्रियो शोकथी व्याकुळ थई गई। तेओ विलाप करवा लाग्या त्यारे सुमित्रा कुमार लक्ष्मण एमनी साथे हता। त्यां पंपा सरोवर पर दृष्टि पड़ता ज कमळना पुष्पो जोईने सीताना नेत्र तथा मुख वगैरेना सादृश्यने लीधे શ્રીરામની બધી ઇન્દ્રિયો ચંચળ થઈ ગઈ। એમના મનમાં સીતાને મળવાની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ ગઈ। એ ઈચ્છાને અધીન જેવા થઈને એમણે સુમિત્રાકુમાર લક્ષ્મણને આમ કહ્યું, સુમિત્રાનંદન, આ પંપા સરોવર કેવું શોભી રહ્યું છે! એનું જળ વેદુર્ય મણી જેવું સ્વચ્છ અને શ્યામ છે। એમાં અનેક કમળ, લાલ કમળ અને ઉત્પલ એટલે કે શ્વેત ખીલેલા છે। તટ પર આવેલા વિવિધ પ્રકારના વૃક્ષોથી એની શોભા વિશેષ રૂપે વધી ગઈ છે। સુમિત્રાકુમાર, જુઓ તો ખરા, પંપાની આજુબાજુનું વન કેટલું રળિયામણું લાગે છે! અહીંના ઊંચા ઊંચા વૃક્ષો પોતાની વિસ્તૃત શાખાઓને કારણે અનેક શિખરોયુક્ત પર્વતની જેમ સુશોભિત થઈ રહ્યા છે। પરંતુ હું અત્યારે ભરતના દુઃખ અને સીતા હરણના શોકથી સંતપ્ત થઈ રહ્યું છું। માનસિક વેદનાઓ મને બહુ કષ્ટ પહોંચાડી રહી છે। જો કે હું શોકથી વ્યથિત છું, છતાં આ પંપા મને બહુ સોહામણું લાગી રહ્યું છે। એની નજીકના વનો અદ્ભુત છે, એ વિવિધ પ્રકારના ફૂલોથી વ્યાપ્ત છે। આનું જળ બહુ શીતળ છે અને આ સરોવર મને બહુ સુખદ પ્રતીત થાય છે। કમળોથી આ સરોવર સંપૂર્ણ રીતે છવાઈ ગયું હોવાથી એની શોભા વિશેષ દેખાય છે। આની આજુબાજુ સર્પ તથા હિંસક જીવો વિચરી રહ્યા છે। મૃગ વગેરે પશુ અને પક્ષીઓ પણ બધી બાજુ છવાઈ રહ્યા છે। નવા નવા હરિયાળા ઘાસથી ઢકાયેલું આ સ્થાન પોતાની લીલી પીળી આભાને કારણે વિશેષ શોભાસ્પદ લાગે છે। અહીં વૃક્ષોના વિવિધ પ્રકારના પુષ્પો ચારે બાજુ વિખરાયેલા છે। એનાથી એવું લાગે છે જાણે અહીં ઘણા ગાલીચા પાથરી દીધા હોય। ચારે બાજુ વૃક્ષોના અગ્રભાગ ફૂલોના ભારથી ભરચક હોવાથી સમૃદ્ધશાળી લાગે છે। ઉપરથી ખીલેલી લતાઓ એ વૃક્ષો પર ચારે બાજુ વીંટળાયેલી છે। સુમિત્રાનંદન, અત્યારે કામનાને ઉદ્દીપન કરનાર મંદ મંદ સુખદ હવા વહી રહી છે। સીતાને જોવાની ઈચ્છા પ્રબળ બની ગઈ છે। આ ચૈત્ર માસ છે, વૃક્ષમાં ફળ ફૂલ ફૂલ ફળ આવ્યા છે અને ચારે બાજુ મનોહર સુગંધ પ્રસરી રહી છે। લક્ષ્મણ, ફૂલોથી સુશોભિત થનારા આ વનોના રૂપ તો જુઓ! આ વન એ જ રીતે ફૂલ વરસાવી રહ્યા છે જેમ વાદળ જળ વરસાવે છે। વનના વિવિધ વૃક્ષો વાયુના વેગથી ઝૂમી ઝૂમીને અરમણીય શિલાઓ પર ફૂલ વરસાવી રહ્યા છે અને એના વડે અહીંની ધરતીને ઢાંકી દે છે। સુમિત્રાકુમાર, ત્યાં તો જુઓ, વૃક્ષો પર રહેલા વૃક્ષો પરથી નીચે પડી રહેલા અને જે વૃક્ષો પરથી પડી ચૂક્યા છે એ બધા ફૂલો સાથે વાયુ જાણે ચારે બાજુથી રમત કરતો હોય એવું લાગે છે। ફૂલોથી ભરચક વૃક્ષોની જુદી જુદી ડાળીઓને ઝંઝોળીને પવન જ્યારે આગળ વધે છે ત્યારે પોતપોતાના સ્થાન પર વિચલિત થયેલા ભમરાઓ જાણે પવનનું યશોગાન કરતા હોય એમ એની પાછળ પાછળ ચાલવા માંડે છે। પર્વતની ગુફામાંથી વિશેષ ધ્વનિ સાથે નીકળતો પવન જાણે ઊંચા સ્વરે ગીત ગાઈ રહ્યો છે। મંદ મંદ કોયલાને સુંદર સ્વર વાજિંત્રનું કામ કરે છે અને એ વાજિંત્રોના ધ્વનિ સાથે એ પવન આ ઝૂમી રહેલા વૃક્ષોને જાણે નૃત્ય શીખવી રહ્યો છે. પવન દ્વારા જોરથી હાલવાથી જેમની શાખાઓના અગ્રભાગ બધી બાજુથી એકબીજા સાથે જોડાઈ ગયા છે, એ વૃક્ષો એકબીજા સાથે ગૂંથાયેલા હોય એવા લાગે છે. મલય ચંદનનો સ્પર્શ કરીને વહેનારા આ શીતળ પવનનો શરીરને સ્પર્શ થતા એ કેટલા સુખદ લાગે છે. એ શ્રમને દૂર કરીને વહી રહ્યો છે અને ચારે બાજુ પવિત્ર સુગંધ પ્રસરાવી રહ્યો છે. મધુર મકરંદ અને સુગંધથી ભરેલા આ વનોમાં ભમરાઓના ગુંજનના બહાને પવન દ્વારા હાલી રહેલા વૃક્ષો જાણે નૃત્યની સાથે ગાન કરી રહ્યા છે. પોતાના રમણીય પુષ્ઠ ભાગો પર ઉત્પન્ન ફૂલોથી સંપન્ન તથા મનને લોભાવનારા વિશાળ વૃક્ષોને અડીને આવેલા શિખરો વાળા પર્વતો અદ્ભુત શોભી રહ્યા છે. જેમની શાખાઓના અગ્રભાગ ફૂલોથી ઢંકાયેલા છે, જે પવનની લહેરખીઓથી હાલી રહ્યા છે તથા ભમરાઓને પાઘડી રૂપે માથા પર ધારણ કરી રહ્યા છે, એ વૃક્ષો એવા લાગે છે જાણે એમણે નાચું ગાવું શરૂ કરી દીધું છે. જુઓ, ચારે બાજુ સુંદર ફૂલોથી ભરેલી આ બધી કરેણ સોનાના આભૂષણોથી વિભૂષિત પિતાંબરધારી મનુષ્ય જેવી શોભી રહી છે. સુમિત્રાનંદન, વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવોથી ગુંજતો આ વસંતનો સમય સીતાથી વિખૂટા પડેલા મારા માટે શોક વધારનારો બની ગયો છે. વિયોગના શોકથી તો હું પીડિત છું જ, આ કામદેવ સીતા માટેનો અનુરાગ મને વધુ પજવી રહ્યો છે. નરકોયલ બહુ હર્ષ સાથે કિલકિલાટ કરીને જાણે મને લલકારી રહ્યો છે. લક્ષ્મણ વનના રમણીય ઝરણાની પાસે ખૂબ જ હર્ષ સાથે બોલી રહેલી આ જળકુકડી સીતાને મળવાની ઈચ્છા રાખનાર મુજ રામને શોક મગ્ન કરી રહી છે. પહેલા મારી પ્રિયા જ્યારે આશ્રમમાં રહેતી હતી ત્યારે આનો અવાજ સાંભળીને આનંદિત થઈ જતી હતી અને મને પણ પાસે બોલાવીને અત્યંત આનંદિત કરી દેતી હતી. જુઓ, આ રીતે જાત જાતની બોલીઓ બોલનારા વિચિત્ર પક્ષીઓ ચારે બાજુ વૃક્ષો ઝાડીઓ અને લતાઓ તરફ ઉડી રહ્યા છે. સુમિત્રાનંદન, જુઓ આ માદા પક્ષીઓ નર પક્ષીઓની સાથે મળીને પોતાના ટોળામાં આનંદ કરી રહ્યા છે. ભમરાઓનું ગુંજન સાંભળીને પ્રસન્ન થઈ રહ્યા છે અને પોતે પણ મધુર મધુર બોલી રહ્યા છે. આ પંપાના કિનારે ટોળે ટોળા પક્ષીઓ આનંદથી કલરવ કરી રહ્યા છે. જળકુકડીઓના રતિ વિષયક ગુંજવાના તથા નરકોયલોના કલનાદના બહાને જાણે આ વૃક્ષો જ મધુર મધુર બોલીને મારી કામ વેદનાને ઉદીપ્ત કરી રહ્યા છે. એવું લાગે છે કે આ વસંત રૂપી અગ્નિ મને બાળીને ભસ્મ કરી દેશે. અશોક પુષ્પના લાલ લાલ ઝુમખા જ આ અગ્નિના અંગારા છે. નવા પાંદડા જ એની લાલ લાલ જ્વાળાઓ છે તથા ભમરાઓનું ગુંજન જ આ બળતા અગ્નિનો ચટચટ અવાજ છે. સુમિત્રાનંદન, જો હું સૂક્ષ્મ પાપણો અને સુંદર કેશવાળી મધુર ભાષણી સીતાને ન જોઈ શક્યો તો મારા આ જીવનનું કોઈ પ્રયોજન નથી. નિષ્પાપ લક્ષ્મણ, વસંત ઋતુમાં વનની શોભા બહુ મનોહર થઈ જાય છે. એની સીમામાં ચારે બાજુ કોયલનો મધુર ટહકો સંભળાય છે. મારી પ્રિયા સીતાને આ ઋતુ બહુ ગમતી હતી. કામ વેદનાથી ઉત્પન્ન થયેલો શોકાગ્નિ વસંત ઋતુના ગુણોના ઈંધણમાં વધી ગયો છે. એવું લાગે છે જાણે આ મને વિના વિલંબે તરત જ બાળી નાખશે. અહીં વસંત ઋતુના ગુણો કહેતા મંદ મંદ મલયા નીલનું વહેવું, વનના વૃક્ષોનું નવી કુંપળો અને ફૂલોથી શણગારાવું, કોયલના ટહુકા, કમળો ખીલવા તથા ચારે બાજુ મધુર સુગંધનું પ્રસરી જવું વગેરે વસંતના ગુણ છે જે વિરહીના શોકાગ્નિને ઉદીપ્ત કરે છે. મારી એ પ્રિયતમા પત્નીને હું જોઈ શકતો નથી અને આ મનોહર વૃક્ષોને જોઈ રહ્યો છું, તેથી મારો આ કામજ્વર હવે ઘણો વધી જશે. વિદેહનંદની સીતા અહીં મને દેખાતી નથી, તેથી મારો શોક વધારે છે, તથા મંદ મલયા નીલ દ્વારા પરસેવાનું નિવારણ કરનાર આ વસંત પણ મારા શોકની વૃદ્ધિ કરી રહ્યો છે. સુમિત્રા કુમાર, મૃગનયની સીતા ચિંતા અને શોક દ્વારા પરાણે દુઃખી થઈ ગયેલા એવા મને રામને હજી વધારે સંતાપ આપી રહી છે. સાથે સાથે આ ચૈત્ર માસમાં વહેનારો પવન પણ મને પીડા આપી રહ્યો છે. આ મોર પક્ષીઓ સ્ફટિક મણીના ઝરૂખાઓ જેવી પ્રતીત થનારી પોતાની ફેલાવેલી પાંખોથી જે પવનથી હાલી રહી છે, અહીં તહીં નાચી રહ્યા છે, એ કેટલા સુંદર લાગે છે. ઢેલો દ્વારા ઘેરાયેલા આ મદમત મોર કામવેદનાથી સંતપ્ત થયેલા એવા મારી આ કામવેદનાને વધારી રહ્યા છે. લક્ષ્મણ, ત્યાં જુઓ, પર્વતના શિખરો પર નાચી રહેલા પોતાના સ્વામી સાથે ઢેલો પણ કામપીડિત થઈને નાચી રહી છે. મોર પણ પોતાની બે સુંદર પાંખો ફેલાવીને મનમન પોતાની એ પ્રિયતમાનું અનુસરણ કરી રહ્યો છે, તથા પોતાના મધુર ટહકાઓથી મારો ઉપહાસ કરતો હોય એમ લાગે છે. અવશ્ય વનમાં કોઈ રાક્ષસે મોરની પ્રિયાનું અપહરણ કર્યું નથી, તેથી આ રમણીય જંગલોમાં પોતાની પ્રિયા સાથે નાચી રહ્યો છે. અહીં રામાયણ શિરોમણીકાર આ શ્લોકના પૂર્વાર્ધનો અર્થ આમ લખે છે. ખરેખર આ મોરના નિવાસ એવા આ વનમાં એ રાક્ષસે મારી પ્રિયા સીતાનું અપહરણ ન કર્યું, અન્યથા આ પણ એના જ શોકમાં ડૂબ્યું રહેત. ફૂલોથી ભરચક આ ચૈત્ર માસમાં સીતા વિના અહીં નિવાસ કરવો મારા માટે અત્યંત અસહ્ય છે. લક્ષ્મણ, જુઓ તો ખરા, તિર્યગ્યોનીના પ્રાણીઓમાં પણ પરસ્પર કેટલો વિશેષ અનુરાગ છે. અત્યારે આ ઢેલ કામ ભાવથી પોતાના સ્વામીની પાસે ઊભી રહી છે. જો વિશાળ નેત્રોવાળી સીતાનું અપહરણ થયું ન હોત તો એ પણ આ જ રીતે બહુ પ્રેમથી વેગપૂર્વક મારી પાસે આવી જાત. લક્ષ્મણ, આ વસંત ઋતુમાં પુષ્પોના ભારથી સંપન્ન આ વનોના સઘળા પુષ્પો મારા માટે નિષ્ફળ થઈ રહ્યા છે. પ્રિયા સીતા વિના આ ફૂલોનું મારા માટે કશું પ્રયોજન નથી રહ્યું. અત્યંત મનોહર દેખાતા વૃક્ષોમાં ફૂલ પણ નિષ્ફળ થઈને ભમરાઓની ઝુંડની સાથે જ પૃથ્વી પર પડી જાય છે. હર્ષમાં ભરેલા ટોળે ટોળા પક્ષીઓ એકબીજાને બોલાવતા હોય એમ ઈચ્છા મુજબ કલરવ કરી રહ્યા છે અને મારા મનમાં પ્રેમનો ઉન્માદ ઉત્પન્ન કરી રહ્યા છે. જ્યાં મારી પ્રિયા સીતા નિવાસ કરે છે ત્યાં પણ જો આવી જ રીતે વસંત ઋતુ ખીલી હશે તો એની શી દશા થતી હશે. ખરેખર ત્યાં પરાધીન બનેલી સીતા મારી જ જેમ શોક કરતી હશે. ખરેખર જ્યાં સીતા છે એકાંત સ્થાનમાં વસંતનો પ્રવેશ નથી, તો પણ મારા વિના એ કાજળ જેવા સાંવળા નેત્રોવાળી કમલનયની સીતા કઈ રીતે જીવતી રહેશે? અથવા સંભવ છે જ્યાં મારી પ્રિયા છે ત્યાં પણ આવી જ વસંત છવાઈ રહી હોય, પણ એને તો શત્રુઓની ધાક ધમકી સાંભળવી પડતી હશે. એ બિચારી સુંદરી શું કરી શકે, જેની હમણાં નવી નવી ઉંમર છે અને ખીલેલા કમળપત્ર જેવા જેના નેત્ર છે. એ મધુર ભાષિણી મારી પ્રાણવલ્લભા જાનકી ખરેખર આ વસંત ઋતુને જોઈને પોતાના પ્રાણ ત્યાગી દેશે. મારા હૃદયમાં એવો વિચાર દ્રઢ થતો જાય છે કે સાધ્વી સીતા મારાથી અળગી થઈને વધારે સમય સુધી જીવિત રહી શકશે નહીં. ખરેખર તો વિદેહ કુમારીનો હાર્દિક અનુરાગ મારામાં અને મારો સંપૂર્ણ પ્રેમ બધી રીતે વિદેહનંદની સીતામાં જ પ્રતિષ્ઠિત છે. ફૂલોની સુગંધ લઈને વહેનારો આ શીતળ પવન જેનો સ્પર્શ બહુ સુખદ છે, પ્રાણવલ્લભા સીતાનું સ્મરણ થઈ આવતા મને અગ્નિની જેમ તપાવે છે. પહેલા જાનકીની સાથે રહેવાથી જે મને હંમેશા સુખદ જણાતો હતો એ જ પવન આજે સીતાના વિરહમાં મારા માટે શોકજનક બની ગયો છે. જ્યારે સીતા મારી સાથે હતી એ દિવસોમાં જે પક્ષી કાગડો આકાશમાં જઈને કાકા કરતો હતો, એ એના ભાવિ વિયોગને સૂચવતો હતો, હવે સીતાના વિયોગ કાળમાં એ કાગડો વૃક્ષ પર બેસીને ખૂબ હર્ષ સાથે કા કા કરી રહ્યો છે. આના પરથી એવું સૂચવાય છે કે સીતાનો થોડો સમયમાં જ સંયોગ થશે. આ જે કાગડો છે જે આકાશમાં સ્થિત રહીને બોલતો બોલતો વૈદેહીના અપહરણનું સૂચક બન્યો, પરંતુ આજે રીતે બોલી રહ્યો છે એના પરથી લાગે છે કે આ મને વિશાળ લોચના સીતાની નજીક લઈ જશે. લક્ષ્મણ, જુઓ, જેમની ઉપરની ડાળીઓ ફૂલોથી ભરચક છે, વનમાં એ વૃક્ષો પર કલરવ કરનારા પક્ષીઓનો આ મધુર અવાજ વીરહીજનોના મદોન્માદને વધારનારો છે. પવન દ્વારા હલાવાતી આ તિલક વૃક્ષની માંજરો પર ભમરો ઓચિંતો જઈને બેઠો છે, જાણે કોઈ પ્રેમી કામના મદથી ધ્રુજિત પ્રેમિકાને મળી રહ્યો. આ અશોક વૃક્ષ પ્રિયાના વિરહી કામી પુરુષો માટે અત્યંત શોક વધારનારો છે. એ પવનની લહેરખીથી હાલતા ફૂલોના ઝુમખા દ્વારા અને ધમકાવતું હોય એમ ઊભું છે. લક્ષ્મણ, આ મોરથી શોભતા આંબાના વૃક્ષો શૃંગાર વિલાસથી મદમત મનના થઈને ચંદન વગેરે અંગરાંગ ધારણ કરનારા મનુષ્ય જેવા દેખાય છે. નરશ્રેષ્ઠ સુમિત્રા કુમાર, જુઓ, પંપાની વિચિત્ર વનની હારમાળાઓમાં આમ તેમ કિન્નરો ફરી રહ્યા છે. લક્ષ્મણ, જુઓ, પંપાના જળમાં બધી બાજુ ખીલેલા સુગંધિત કમળ પ્રાતઃકાળના સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહ્યા છે. પંપાનું જળ બહુ સ્વચ્છ છે, એમાં લાલ કમળ અને નીલ કમળ ખીલેલા છે. હંસ અને કારંડવ વગેરે પક્ષીઓ ચારે બાજુ ફેલાયેલા છે તથા શ્વેત સુગંધિક કમળ આની શોભા વધારી રહ્યા છે. જળમાં પ્રાતઃકાળના સૂર્યની જેમ પ્રકાશિત થનારા કમળ દ્વારા બધી બાજુથી આવૃત થયેલું પંપા સરોવર અત્યંત શોભી રહ્યું છે. એ કમળના કેસરોને ભમરાઓએ ચૂસી લીધા છે. એમાં ચક્રવાક હંમેશા નિવાસ કરે છે. અહીંના વનોમાં વિચિત્ર વિચિત્ર સ્થાન છે તથા પાણી પીવા માટે આવેલા હાથી અને હરણાઓના ટોળાથી પંપાની શોભા વિશેષ રૂપે વધી જાય છે. લક્ષ્મણ, પવનની થપાટોથી જેમનામાં વેગ ઉત્પન્ન થાય છે એ લહેરો વડે લપડાક ખાતા કમળ પંપાના નિર્મળ જળમાં ઘણી ઘણા શોભી રહ્યા છે. પ્રફુલ્લ કમળદળ જેવા વિશાળ નેત્રોવાળી વિદેહ રાજકુમારી સીતાને કમળ સદા પ્રિય રહ્યા છે. એ સીતા ન દેખાતા મને જીવન પ્રિય નથી લાગતું. અહો, કામ કેટલો કુટિલ છે, જે અન્યત્ર ગયેલી અને પરમ દુર્લભ હોવા છતાં પણ કલ્યાણમય વચન બોલનારી એ કલ્યાણ સ્વરૂપા સીતાનું વારંવાર સ્મરણ કરાવી રહ્યો છે. જો ખીલેલા વૃક્ષોવાળી આ વસંત ઋતુ મારા પર ફરી પ્રહાર ન કરે તો પ્રાપ્ત થયેલી આ કામ વેદનાને હું કોઈ રીતે વનમાં જ રોકી રાખી શકું છું. સીતાની સાથે રહેતા જે જે વસ્તુઓ મને રમણીય લાગતી હતી એ જ બધી આજે એના વિના અસુંદર લાગે છે. લક્ષ્મણ, આ કમળ કોષોના પાંદડા સીતાના નેત્રકોષો પાપણો જેવા છે, તેથી મારી આંખો એમને જ જોવા ઈચ્છે છે. કમળ કેસરોના સ્પર્શ કરીને બીજા વૃક્ષોની વચ્ચેથી વહેતો આ સૌરભયુક્ત મનોહર પવન સીતાના નિશ્વાસની જેમ વહી રહ્યો છે. સુમિત્રાનંદન, ત્યાં જુઓ, પંપાના દક્ષિણ ભાગમાં પર્વતના શિખરો પર ખીલેલી કરણની ડાળી કેટલી બધી શોભી રહી છે. વિભિન્ન ધાતીઓથી વિભૂષિત આ પર્વતરાજ ઋષ્યમુખ પર્ણના વેગથી છવાયેલી ધૂળનું સર્જન કરી રહ્યો છે. સુમિત્રા કુમાર, ચારે બાજુ ખીલેલા અને બધું બાજુથી રમણીય લાગતા પાંદડા વિનાના પલાસ કેસુડાના વૃક્ષો ધરાવતા પર્વતના પુષ્ઠભાગો અગ્નિથી બળી રહ્યા હોય એવું લાગે છે. પંપા તટ પર ઉત્પન્ન થયેલા આ વૃક્ષો પંપાના જ જળથી અભિષિક્ત થઈને વધ્યા છે અને મધુર મકરંદ અને સુગંધથી ઉત્પન્ન થયા છે, સંપન્ન થયા છે. એમના નામ છે માલતી લતા એટલે જાય, મલ્લિકા લતા, પદ્મ અને કરવીર એટલે કરણ. આ બધા જ ફૂલોથી શોભી રહ્યા છે. કેતકી એટલે કેવડો, સિંધુવાર તથા વાસંતી એ નામની પીળા પુષ્પો ધરાવતી વેલો પણ સુંદર ફૂલોથી શોભી રહી છે. સુગંધ પ્રસરાવતી માધવી એ નામની સફેદ ફૂલો ધરાવતી લતા તથા મોગરાના પુષ્પની જાળીઓ ચારે બાજુથી શોભી રહી છે. ચીર બિલ્વ, મહુડા, વંજુલ નેતર, બકુલ બોરસલ્લી, ચંપો તિલક સુંદર પુષ્પોનું એક વૃક્ષ અને નાગ કેસર પણ ખીલી રહ્યા છે. પર્વતના પુષ્ઠભાગ પર પદ્મક એટલે પદ્મપર્ણી અને ખીલેલા નીલ અશોક પણ શોભી રહ્યા છે. ત્યાં સિંહની કેસવાળી જેવા પિંગળ વર્ણના લોધ્ર પણ શોભી રહ્યા છે. અંકોલ કુરંટ, પૂર્ણક એટલે શિમળો, પારિભદ્રક લીમડો કે આંકડો, આંબા, પાટલ, કોવિદાર, મુચુલિંદ, નારંગ અને સંતુરુ અને અર્જુન નામના વૃક્ષો પણ પર્વતના શિખરો પર ફૂલોથી લચેલા દેખાય છે. કેતક, ઉદાલક, શિરીષ, શીશમ, ધાવડો, શિમળો, કિંશુક, કેસુડો, લાલ કુરબત, તિનિસ, નક્તમાલ, ચંદન, શંદન, હિંતાલ, એક પ્રકારનું ખજૂરનું વૃક્ષ, તિલક તથા નાગ કેસરના વૃક્ષો ફૂલોથી ભરચક દેખાય છે. સુમિત્રાનંદન, જેમના અગ્રભાગ ફૂલોથી ભરચક છે એ લતા વેલોથી વીંટળાયેલા પંપાના મનોહર અને બહુસંખ્યક વૃક્ષોને તો જુઓ, એ બધા જ અહીં ફૂલોના ભારથી લચેલા છે. પવનની લેરખીની થપાટોથી જેમની ડાળીઓ ડોલી રહી છે એવા વૃક્ષો નમીને એટલા નજીક આવી જાય છે કે હાથેથી એમની ડાળીઓનો સ્પર્શ કરી શકાય. સુંદર લતાઓ મદમદ સુંદરીઓની જેમ એમનું અનુસરણ કરે છે. એક વૃક્ષથી બીજા વૃક્ષ પર, એક પર્વતથી બીજા પર્વત પર તથા એક વનમાંથી બીજા વનમાં જતો પવન અનેક રસોના આસ્વાદનથી જાણે પ્રસન્નતાપૂર્વક વહી રહ્યો છે. કેટલાક વૃક્ષો પ્રચુર પુષ્પોથી ભરેલા છે અને મધ અને સુગંધથી સંપન્ન છે. અમુક કળીઓથી વીંટળાયેલા હોવાને કારણે શ્યામ વર્ણ જેવા દેખાય છે. પેલો ભમરો રાગમાં રંગાયેલો છે અને આ મધુર છે, આ સ્વાદિષ્ટ છે તથા વધારે ખીલેલું છે વગેરે વિચાર કરીને ફૂલોમાં જ લીન થઈ રહ્યો છે. પુષ્પોમાં છુપાઈને પછી ઉપર તરફ ઉડી જાય છે અને એકાએક બીજે ચાલ્યો જાય છે. આ રીતે મધનો લોભી ભમરો પંપાતીરના વૃક્ષો પર વિચરી રહ્યો છે. આપમેળે ખરી પડેલા પુષ્પોથી છવાઈ ગયેલી આ ભૂમિ એવી સુખદ બની ગઈ છે જાણે એના પર સુવા માટે સુવાળા બિછાના બિછાવી દેવાયા હોય. સુમિત્રાનંદન, પર્વતના શિખરો પર જે વિવિધ પ્રકારની વિશાળ શિલાઓ છે એમના પર ખરી પડેલા જાત જાતના ફૂલોએ એમને લાલ પીળા વર્ણની સૈયા જેવી બનાવી દીધી છે. સુમિત્રા કુમાર, વસંત ઋતુમાં વૃક્ષોના ફૂલોનો વૈભવ તો જુઓ. આ ચૈત્ર માસમાં એ વૃક્ષો જાણે હોડમાં ઉતર્યા હોય એમ ખીલ્યા છે. લક્ષ્મણ, વૃક્ષો પોતાની ઉપરની ડાળીઓ પર ફૂલોને મુગુટ ધારણ કરીને બહુ શોભી રહ્યા છે તથા એ ભ્રમરોના ગુંજારથી એ રીતે કોલાહલ ભર્યા થઈ રહ્યા છે જાણે એકબીજાને બોલાવી રહ્યા હોય. આ કારંડવ પક્ષી પંપાના સ્વચ્છ જળમાં પ્રવેશ કરીને પોતાની પ્રિયતમાની સાથે રમણ કરતું રહીને જાણે કામને ઉત્તેજિત કરી રહ્યું છે. મંદાકિની જેવા લાગતા આ પંપા સરોવરનું જ્યારે આવું મનોહર રૂપ છે ત્યારે સંસારમાં એના જે મનોરમ ગુણ પ્રસિદ્ધ છે એ યોગ્ય જ છે. રઘુશ્રેષ્ઠ લક્ષ્મણ, જો સાધ્વી સીતા દેખાઈ જાય અને એની સાથે આપણે જો અહીં નિવાસ કરવા લાગીએ તો ન તો આપણને ઇન્દ્રલોકમાં જવાની ઈચ્છા થશે કે ન અયોધ્યામાં પાછા જવાની. લીલા લીલા તરણાથી સુશોભિત આવા રમણીય પ્રદેશોમાં સીતાની સાથે આનંદપૂર્વક વિચરવાનું તક મળે તો મને અયોધ્યાનું રાજ્ય ન મળવાના કારણે કોઈ ચિંતા થશે નહીં કે ન તો બીજા ભોગોની અભિલાષા થશે. આ વનમાં વિવિધ પ્રકારના પલ્લવોથી શોભતા અને વિવિધ પ્રકારના ફૂલોથી ઓળખાતા આ વૃક્ષો પ્રાણવલ્લભા સીતા વિના મારા મનમાં ચિંતા ઉત્પન્ન કરી રહ્યા છે. સુમિત્રા કુમાર, જુઓ આ પંપાનું જળ કેટલું શીતળ છે, એમાં અસંખ્ય કમળ ખીલ્યા છે, ચકવાઓ વિચરે છે અને કારંડવ નિવાસ કરે છે. એટલું જ નહીં, જળકુકડી અને કોંજ પણ મોટી સંખ્યામાં છે તથા મોટા મોટા મૃગો આનું સેવન કરે છે. કલરવ કરતા પક્ષીઓથી આ પંપા સરોવર બહુ શોભી રહ્યું છે. આનંદમગ્ન આ વિવિધ પ્રકારના પક્ષીઓ મારા સીતા પ્રત્યેના અનુરાગને ઉદ્દીપ્ત કરી દે છે, કેમ કે એમનો કલરવ સાંભળીને મને નવી વયની કમળ નયની ચંદ્રમુખી સીતાનું સ્મરણ થઈ આવે છે. લક્ષ્મણ, જુઓ પર્વતના વિચિત્ર શિખરો પર આ હરણાઓ એમની હરણીઓ સાથે વિચરી રહ્યા છે અને હું મૃગનયની સીતાથી વિખૂટો પડી ગયો છું. આમ તેમ વિચરતા મૃગો મારા મનને વ્યથિત કરી નાખે છે. મદમંત પક્ષીઓથી ભર્યા ભાદરિયા પર્વતના મનોહર શિખર પર જો પ્રાણવલ્લભા સીતા દેખાઈ જાય તો મારું કલ્યાણ થઈ જશે. સુમિત્રાનંદન, જો સુમધ્યમાં સીતા મારી સાથે રહીને આ પંપા સરોવરના તટ પર સુખદ પવનનું સેવન કરી શકે તો હું જરૂર જીવતો રહી શકીશ. લક્ષ્મણ, જે લોકો પોતાની પ્રિયતમાની સાથે રહીને પદ્મ અને સુગંધિત કમળોની મહેક લઈને વહેનારા શીતળ મંદ અને શોકમગ્ન પંપાવનના પવનનું સેવન કરે છે તેઓ ધન્ય છે. અહો, એ નવયૌવના કમળલોચના જનકનંદની પ્રિયા સીતા મારાથી વિખૂટી પડીને વિવશ પ્રાણોને કઈ રીતે ધારણ કરતી હશે. લક્ષ્મણ, ધર્મજ્ઞ અને સત્યવાદી રાજા જનક જ્યારે જનસમુદાયમાં બેસીને મને સીતાના કુશળ સમાચાર પૂછશે ત્યારે હું એમને શું ઉત્તર આપીશ? હાય, પિતા દ્વારા વનમાં મોકલવાથી ધર્મનો આશ્રય લઈને જે મારી પાછળ પાછળ અહીં ચાલી આવી એ મારી પ્રિયા અત્યારે ક્યાં છે? લક્ષ્મણ, જેણે રાજ્યથી વંચિત અને એટલે હતાશ થઈ જવા છતાં મારો સાથ ન છોડ્યો, મારું જ અનુસરણ કર્યું, એના વિના અત્યંત દીન થઈને હું કઈ રીતે જીવી શકીશ? જે કમળના પત્ર જેવા સુંદર મનોહર અને પ્રશંસનીય નેત્રોથી શોભી રહી છે, જેમાંથી મધુર મધુર સુગંધ નીકળી રહે છે, જે નિર્મળ તથા બળિયાના ચાંઠાથી રહિત છે, એવા જ જનક કિશોરીના એ દર્શનીય મુખને જોયા વિના મારી શુદ્ધબુદ્ધ ખોવાતી જાય છે. લક્ષ્મણ, વૈદેહીએ ક્યારેક હસીને કે ક્યારેક મલકાઈને કહેલી એ મધુર હિતકર અને લાભપ્રદ વાતો કે જેમની કોઈ તુલના નથી મને ક્યારે સાંભળવા મળશે? 16 વર્ષની વય હોય એવી દેખાતી સાધ્વી સીતા જોકે વનમાં આવીને કષ્ટ વેઠી રહી હતી તો પણ જ્યારે મને કામ વેદના અથવા માનસિક કષ્ટથી પીડિત જોતી ત્યારે જાણે એનું સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયું હોય એ રીતે પ્રસન્ન થઈને મારી પીડા દૂર કરવા માટે સારી સારી વાતો કરતા લાગતી હતી. રાજકુમાર, અયોધ્યામાં જઈશ ત્યારે મનસ્વીની માતા કૌશલ્યા પૂછશે કે મારી વહુ સીતા ક્યાં છે, ત્યારે હું એમને શું જવાબ આપીશ? લક્ષ્મણ, તમે જઈને ભાતૃવત્સલ ભરતને મળો, હું તો જનકનંદની સીતા વિના જીવિત રહી શકું એમ નથી. આ રીતે અનાથની જેમ મહાત્મા રામને વિલાપ કરતા જોઈને ભાઈ લક્ષ્મણે યુક્તિસંગત અને નિર્દોષ વાણીમાં કહ્યું, પુરુષોત્તમ પુરુષોત્તમ રામ, તમારું કલ્યાણ થાઓ, તમે તમારી જાતને સંભાળો, શોક ન કરશો, તમારા જેવા પુણ્યાત્મા પુરુષોની બુદ્ધિ ઉત્સાહ શૂન્ય થતી નથી. સ્વજનોના નિવારી ન શકાય એવા વિયોગનું દુઃખ બધાએ સહેવું પડે છે. એ વાતનું સ્મરણ કરીને પોતાના પ્રિયજનો પ્રત્યે વધારે સ્નેહનો ત્યાગ કરી દો, કેમ કે જળ વગેરેથી ભીની થયેલી દિવેટ પણ વધારે સ્નેહ તેલમાં ડૂબાડવાથી બળવા લાગે છે. તાત રઘુનંદન, જો રાવણ પાતાળમાં કે એથી પણ વધારે દૂર ચાલ્યો જાય તો પણ એ હવે કોઈ રીતે જીવતો રહી શકે એમ નથી. પ્રથમ એ પાપી રાક્ષસનો પતો મેળવો, પછી કાં તો એ સીતાને પાછા આપશે અથવા પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેસે. રાવણ જો સીતાને સાથે લઈને દીતીના ગર્ભમાં જઈને છુપાઈ જાય તો પણ જો મિથિલેશ કુમારીને પાછા નહીં આપે તો હું ત્યાં પણ એને મારી નાખીશ. તેથી આર્ય, તમે કલ્યાણપ્રદ ધૈર્યને ધારણ કરો, પેલો દીનતાપૂર્ણ વિચાર છોડી દો. જેમનો પ્રયત્ન અને ધન નષ્ટ થઈ ગયું છે એ પુરુષો જો ઉત્સાહપૂર્વક પ્રયત્ન ન કરે તો એમને અભિષ્ટ અર્થની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભાઈ, ઉત્સાહ જ બળવાન હોય છે, ઉત્સાહથી વધીને બીજું કોઈ બળ નથી. ઉત્સાહી પુરુષ માટે સંસારમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. જેમના હૃદયમાં ઉત્સાહ છે એ પુરુષો અઘરામાં અઘરું કાર્ય આવી પડે ત્યારે હિંમત હારતા નથી. આપણે માત્ર ઉત્સાહનો આશ્રય લઈને જ જનકનંદીને પ્રાપ્ત કરી શકીએ છીએ. શોકને પાછળ મૂકીને કામી જેવા વ્યવહારનો ત્યાગ કરો, તમે મહાત્મા અને કૃતાત્મા પવિત્ર અંતકરણના છો, પરંતુ અત્યારે તમે પોતાને ભૂલી ગયા છો, પોતાના સ્વરૂપનું સ્મરણ નથી કરતા. લક્ષ્મણના રીતે સમજાવવાથી શોકથી સંતપ્ત ચિત્તના થયેલા શ્રીરામે શોક અને મોહના પરિત્યાગ કરીને ધૈર્ય ધારણ કર્યું. ત્યાર પછી વ્યગ્રતા વિનાના શાંત સ્વરૂપના અચિંત્ય પરાક્રમી શ્રીરામચંદ્રજી, જેના તટ પરના વૃક્ષો પવન દ્વારા ડોલતા ડોલતા ઝૂમી રહ્યા હતા, એ સુંદર પંપા સરોવરને ઓળંગીને આગળ વધ્યા. સીતાનું સ્મરણ થવાથી જેમનું મન ઉદ્વિગ્ન થઈ ગયું હતું અને એટલે જે દુઃખમાં ડૂબેલા હતા, એ મહાત્મા શ્રીરામ લક્ષ્મણની કહેલી વાતો પર વિચાર કરીને એકદમ સાવધાન થઈ ગયા અને ઝરણા તથા ગુફાઓ સહિત એ આખા વનનું નિરીક્ષણ કરતા રહીને એમણે ત્યાંથી આગળ જવા પ્રસ્થાન કર્યું. મદમદ હાથી જેવી વિલાસપૂર્ણ ચાલથી ચાલનારા ચિત્ત શાંત ચિત્તના મહાત્મા લક્ષ્મણ આગળ આગળ ચાલતા રહીને શ્રીરામને અનુકૂળ ક્રિયાઓ કરતા રહીને ધર્મ અને બળ દ્વારા શ્રી રઘુનાથજીની રક્ષા કરવા લાગ્યા. ઋષ્યમુખ પર્વત નજીક વિચરનાર બળવાન વાનરરાજ સુગ્રીવ પંપાની પાસે વિચરી રહ્યા હતા એ જ સમયે એમણે એ અદ્ભુત દર્શનીય વીર શ્રીરામ અને લક્ષ્મણને જોયા. જોતા એમના મનમાં એવો ભય ઉત્પન્ન થઈ ગયો કે માનો ન માનો, આમને મારા શત્રુ વાલીએ જ મોકલ્યા હશે. પછી તો એ એવા ડરી ગયા કે ખાઈ પી પણ ન શક્યા. હાથી જેવી મંદગતિથી ચાલનારા મહામના વાનરરાજ સુગ્રીવ જે ત્યાં ફરી રહ્યા હતા એ વખતે એક સાથે આગળ વધતા બંને ભાઈઓને જોઈને ચિંતિત થઈ ગયા. ભયને લીધે એમનો ઉત્સાહ નષ્ટ થઈ ગયો અને ભારે દુઃખમાં ડૂબી ગયા. મતંગ મુનિનો એ આશ્રમ પર પવિત્ર અને સુખદ હતો. મુનિના શાપથી વાલીનો પ્રવેશ મુશ્કેલ હતો, તેથી એ બીજા વાનરોનો આશ્રય બન્યો હતો. એ આશ્રમ કે વનમાં હંમેશા અનેક વાનરો રહેતા હતા. એ દિવસે એ મહા તેજસ્વી શ્રીરામ અને લક્ષ્મણને જોઈને બીજા વાનરો પણ ભયભીત થઈને આશ્રમની અંદર ચાલ્યા ગયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં પહેલો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.